આપડે તૈયાર નહીં થયેલું ત્યારે આવે સારું લાગે લાગે આવે રહે ને પછી આનંદ થઈ આપી જાય બહુ આનંદ શું કરે પહેલા ના સમય માં વેદના બહુ થતી એ પહેલા ના સમય માં અમે ભયંકર વેદના થઈ જાય સાથે રહેવા છતાં ભરતા રહી કોઈ ઉતરો લાગે છે ને પણ તમે પછી બહુ આનંદ છે ઉઠી જાય બધું ખોટું ખોટી માન્યતા ખોટું ભૂતમાં ગયેલા બધું જ ખોટું વળગેલું ને પછી બધું ફિટ થઈ ગયું બધું ખોટું જ છે બધું બોલાવે અમારે બહુ સર છે અમારે કદી ખોટું ને આ ખોટા છે ભૂતમાં બોલાવે બીજી બધી વાતો માં ક્યાંય એવા મેં અસર થતી નથી આપ તો વાણી ને બધું સાંભળ્યું ને બધી વાત બહુ આમ કે મેં કરતું એટલું એના પોતાની જાત ની લાગણી કેવી રાખતા નથી આપણે લાગણી લાગણી એવી છે આત્મા ના ક્યાં થાય એવી આત્મા રાખે છે આત્મા ક્યાં થાય નહીં હું જિલ્લા રહું ચલો ક્યારે કહેવાય એ લાગણી માં આત્મા ખેંચાયો ક્યારે કહેવાય એ સપનો પડે છે તમને જોઉં છું ને હમણાં બહુ નવાઈ લાગે છે કે દાદા કેવા રહે છે સાસુ બહુ પાવે તો ના થાય ગાડી મારી આબરૂ જાય છે પણ એટલું બધા ટૂટ શ્રદ્ધા દાદા હા એ સમજ ને પણ પૂરી સમજ એવું જાતે અમારે એવું સમજણ જતું નહી અમારે લોકો ને સમજણ નહીં દાદા ઉપર જે આખું બેસી નહીં આવ્યા તે સમજણ નહીં આવ્યા હા એને તો જરાય નહીં સમજણ થી નતા આવ્યા પણ કામ થયું કામ નીકળ્યું સમજણ ની જરૂર નહીં સમજણ વાળું વાંકા હોય મને એવું થતું કે દાદા તો કેમ આપ કઈ કહો ને તો ક્યાંક થાય કે આપ બરાબર નથી દાદા ને કઈ કામ દાદા કઈ કામ દાદા બરાબર બધું ખબર નથી રાખતી એમ કઈ પ્રોબ્લેમ તો કઈ ગુચવાડો છે એવું તો થાય એમ ત્રણ જણ માં એવું હોય તો ત્રણ જણ માં તમારો નંબર તો હોય જ હોય ડાગરી ઉખડે મન બધા નો એ છે ઉત્યાર છે મહેનત કરે છે ને ઘણા મિત્ર કરે છે સન્યાસી લોકો ના કરવાનું છે અને સન્યાસી ની જતા હોય એવા માણસો ચાલુ પૈસા જન્મ ના રાખતા હોય છે પૈસા હોય તો ના થાય તો કાર્ડ દ્વારા આપવો ત્યાંથી બહુ મંડ્યા લાગે એમને શીખવાડો એમને શીખવાડો જે હા ગોધી ખોદરી આવે ને ભાઈ જાત જતા નફર તો ના ગઈ ગયો એવું નથી મળતું ને તમે તો મરી આવે ને ભાઈ નઈ ઉત્તમ વિચારવું નહીં વિચારમાં વિચારવું નહીં કે જે આ વાત કરો છો મન બધે સ્પંદન એટલા ગુણધર્મ ગુણધર્મ એ જેમાં કોઠી હોય ને સ્ટીંગાની મૂકી હતી એને આત્મા ના અહંકાર બે વાંચી શકે આમ પુદ્ધર છે પણ આમ વાંચી શકે આ શું જેમ શબ્દ પુદ્ધર છે પણ આપણે વાંચી શકે ને એને માટી લે એટલે એમાં આ ખરાબ ને આ સારું બે ભાગ પડે એમ બુદ્ધિ શું કરે ભાગ પડે હારામાં તન્મ આકાર થાય ખોટા છે તારે એ તન્મ આકાર થતી કરે વી કરે એનો વિચાર નથી વિચરે તો વિચાર પણ એ જે વિચરે એ આપણે એને એમાંથી દૂર રહી શકીએ ખરા? એ જે વિચારવાની જે ક્રિયા થાય છે જયારે તમે કાંઈ થવાય છે એ વખત દૂર રહી શકીએ ખરા? એ બંધ કરવાની સત્તા આપણી સત્તા ખરી દૂર રહેવાની? તમે દૂર રહો છો તો અજ્ઞાની માણસ ને નક્કી કરે કે આ ખોટું છે એટલા માટે ના વિચરે, એને ગમે નહીં ઉઠવી. ક્યાંક મને ખરાબ વિચાર આવે, ખરાબ વિચાર નહીં આવે, સમજણ ખરાબ થાય, એ વાંચે ખરાબ લાગે એમાં. આપણે કાગળ માંથી ટપાલી કાગળ આપ્યો, એમાં કાગળ કાગળ એ કાગળ છે, તો વસ્તુ નથી. વાંચર આપણું મળવું જોઈએ ને બધું લોકો કહે છે કાગળ તો ના તો બધું શું કર્યું તમને? કાગળ કશું નહીં કરતા, એમ વાંચી પોતે જ જીતસ થાય. કાળ ખોટા સમય એ હિસાબ થાય. એટલે ખરાબ વિચાર આવે ત્યારે શું કે મને ખરાબ વિચાર આવે છે, હું કહું ભાઈ એમાં કેમ ભેગો થતો નથી? ગમતા જ નહીં મને બધું. આરામ ખરાબ બેવ ના ગમે તો બધું આ થઈ જાય. અત્યારે તન્માકાર થયો ને તે પણ બીજ 400 રૂપિયા એટલે શેકે લગો બીજ શેકે. અત્યારે આપણને લાગે ખાલી એવું, અત્યારે આપણને ફક્ત ભાષા જ એવો થાય કે તમને ક્યાં થઈએ છીએ એવું થાય. એવું થાય દાદા, આ ભૂમિકા સમજવી બહુ અઘરી છે. આ તન્મયાકાર થવું કે ના થવું, થઈ જવાય છે કે નહીં એ સમજવામાં થઈ મુશ્કેલી ઉભી થાય એવી છે વધારે. આવરણ સુધી એટલે સમજાય. તમે આપ્યું છે ઘુસાડો ઉભો થાય, તમે આપ્યું છે છતાં પૂછવું પડે એનું કારણ શું કે હજુ સમજાય ઓછી પડે એટલે વાત કરવા માટે લાયકાત કર્યા એટલે વાત ના કરે. કોઈ વસ્તુ ગમતી આવે, વિચાર ગમતા આવે, એની જોડે તો આગળ વિચારો બધા ફૂટે જ જાય ને. આગળ ફૂટી જાય, આગળ વિચારો બધા ફૂટે જ જાય. પછી એને અનુલક્ષીને બધા વિચારો ફૂટે જ જાય. એમાં નવા નહીં ફૂટાય એ વિચાર તમે ઘટે ત્યારે બધા બીજા આવે જ ત્યારે. દારૂ ખરાબ છે ત્યારે મળી જાય, ઓછી થતી જાય છે. હવે એ કોઠી નો જે ભાઈ ફૂટે છે એને જે વાંચી છે એટલે પછી વિચારવાનું મન થાય કે આ ખરાબ ને આ સારું, આ સારા વિચાર સારું દેખાય વર્તાય તન્મય કા થતી કરે એટલે વિચાર કરાય. વિચરે નહીં તો વિચાર નથી. આ વિશ્લેષણ આપણે કહીએ કોઈ જ્યાં વિશ્લેષણ આ થયેલું નથી કોઈ જગ્યાએ શું લોજિકલી વિશેષ થયેલું નથી. આવું એ દાદા જે વાંચે છે તે વિચાર નો જ ભાગ છે ને, જે વાંચે છે તે ફૂટતી ગાંઠમાં નો ભાગ છે ને. આપ જે કહો છો કે આમ જે ફૂટ્યું પછી એને વાંચે છે અને પછી વિચરે છે, આ ફૂટ્યું પછી જયારે વાંચતું હોય તે અને વિચરતું હોય એ ત્રણેય ભાગ જુદા છે કે એક જ ભાગ છે? પછી એને વાંચ્યું, વાંચ્યું અને પછી વિચર્યો, ભાગ એકલો એક જ છે એની પાસે સલાહકારો છે. વિચરનાર જે ભાગ છે ને જે વાંચે, વાંચનાર ને આ સારું ખોટું પેલો ભાગ પાડી લખેલો સલાહકાર, આ સારું છે એટલે પેલો તાર પછી વિચરે છે, એટલે એકલાનું કામ નથી. આ અને મૂળ ભાગ તો આ બધાને જુએ છે, મૂળ ભાગ તો આ બધી રમત જુએ છે, તો જે મૂળ ભાગ છે એટલે બધું જુએ, બધું જુએ છે, બધું જુએ. પણ એ તો ઉદાસીન છે, એ ઉદાસીન, કારણ પોતે જ આત્મા પ્રાપ્ત કર્યો નથી તો એને પછી લેવા દે. એને પછી નીરુબેન પૂછે છે સલાહ આપે છે એ કોણ છે? પણ જયારે દાદા સારી વસ્તુ ગમતી વસ્તુ આવે છે ત્યારે અમે રોકી શકતા નથી. અહંકાર એટલે જે આ જે બોલ્યો ને તે બધા ફેર છે, વાંચે છે ને તે અહંકાર વાંચતો નથી, પણ અહંકાર ચિત્ત વાંચે. અહંકાર એ ચાર માં આવ્યું દાસ, ઇનડિરેક્ટ પ્રકાશ છે. આપણા જરીક જાડી ભાષામાં કહીએ તો આ ચારે ચારે વસ્તુ ઇનડિરેક્ટ પ્રકાશમાં છે બધું. આ ડિરેક્ટ પ્રકાશ જયારે આમાં પહેરે છે ત્યારે પછી આ બધી ક્રિયાઓ થાય છે. એ વાંચે બુદ્ધિ પછી અને કહે કે આ સારું નહીં ખોટું, સારું ખોટું ન કરી શકે. બુદ્ધિ અને કહે ત્યાર પછી અહંકાર હારા ઉપર ચોટી પડે, વિચરે એટલે વિચારણ બીજ પડે, યોનિમાં બીજ જે કહે છે આ યોની બીજ, એ આપડા ગુરુ સમજ્યા. હવે યુનિમાં જે બીજ પાડે છે એ ક્રિએટર કહેવાય કે ના કહેવાય દાદા? યુનિમાં જે બીજ પાડે છે એને આપણે ક્રિએશન ના કહેવાય, ક્રિએશન જે કહે તારે પર સપ્તાહમાં એ કહે છે કે એની બીજ પડે એ બીજ પડતો નથી. આ તો લોકોને ભાષામાં સમજાવવા માટે એની બીજ પડે. જન્માકાર થયો એટલે ફરી અહંકાર ની પ્રતિષ્ઠા છે, શું થયું? પ્રતિષ્ઠા બહુ કરે તન્માયકાર ના થાય એટલે શું થયું? હવે જે તન્માયકાર થાય એવું કહીએ છીએ એટલે તન્માયકાર તો થયો જ નથી, થયો નથી, થયો નથી એ વાત છે. પણ પેલો જે ભાષે છે કે આ થયું છે એમ કે આ હું છું, ગઈકાલે તમે સારો શબ્દ વાગ્યો કે પ્રતીત થયું છે, આ પ્રતીત થયું છે માટે આ આ ઝીણવટ કે આવું પોતાના શાસ્ત્ર માં આવેલું ના હોય ને હોય આપણું કાળ વિજ્ઞાન આપણું અક્રમ છે. શું છે આ તો દાદા એવું છે, બહુ માર ખાતા ખાતા જવાનું પહેલો સરળ. એ તો તમે જયારે આ કઈ સત્પુરુષ મળે ને તમે જયારે બતાવો ને એ પ્રમાણે અમે જોઈએ તો કઈ તાલ ખાય, તો કાલ તાલ થાય. બાકી શાસ્ત્ર ની જોડે તરત મેળવવા બેસી જાય છે, મેળવવા બેસી જાય ના ચાલે. કારણ શાસ્ત્ર જોડે મળે નહીં, મળે નહીં, મળે નહીં. શાસ્ત્ર માં આઈડિયા છે કે આવું કઈ કહેવા માંગે છે, એનો અર્થ બી પોતાની રીતે થાય છે. શાસ્ત્રના અર્થે પોતાની રીતે થાય ને, શાસ્ત્રનો અર્થ પોતાની રીતે કરીને પછી દાદા ની વાત જોડે મેળ ખડો થાય, આમે ના થાય ને આમ તો બિલકુલ ના થાય. શબ્દો હોય પણ મળતું ના આવે. પણ એ દાદા જે શબ્દ રમણતા છે ને આપડે જે આત્મ રમણતા ને બદલે જે શબ્દ ના અર્થો થાય એ અર્થ રમણતા એક જાતનો બૌદ્ધિક વિલાસ, એક જાતનો ખુબ મનોરંજન આપે છે. મસ્તી આપે ને એમાં વિશેષતા વિશેષ થવાના ગુણો બહુ ઉભા થાય છે. એનાથી બધા આ મસ્તી ના બધા મસ્તી છે ને એની જ છે ને બૌદ્ધિક વિલાસ. બૌદ્ધિક વિલાસ હવે આધ્યાત્મિક બાબતોમાં પણ આવું થયું છે. બૌદ્ધિક વિલાસ દીધો, માનસિક મસ્તી દીધી. શું ફેર રહ્યા છે જરા સમજાવો ને. એક એક જણા આઈસ્ક્રીમ ખાતો હોય, કોઈ જતો ચિકન ખાતો હોય, બધું સીધું પડત બધા મહાત્મા હોય તો મન ના રંગ માં ચડે અને મન માં એકાગ્ર થઈ જાય તો મસ્તી આવે. વિચાર માં કઈ એકાગ્રતા, વિચાર એકાગ્રતા કા ને મસ્તી ના વિલાસ. મસ્તી તો બહુ ખુમારી થાય સંતન હોય છે. વિલાસ પછી મસ્તી આવે, વિલાસ પછી મસ્તી આવે એવું નહીં. મસ્તી જુદો હોય, વિલાસ જુદો. પણ વિલાસ પેલો થાય ને, પેલો પેલો વિલાસ કરે પછી એ વિલાસ માંથી મસ્તી એ પહેલી કારણ કે ડિફરન્સ રાત જ જુદી છે ને, એનું કેન્દ્રસ્થાન જુદું છે ને, તેનું કેન્દ્રસ્થાન મન છે. વિલાસ નું બુદ્ધિ છે. મસ્તી વાળા બધા બહુ બાળક છે. મસ્તી માં એના બુદ્ધિ લાભી હોય નઈ, અને આપડા ઇન્ટેલિજન્સ છે ને એ બુદ્ધિ બધા ભેગા મળે ને પછી બુદ્ધિ ની વાત કરી છે. વિલાસ માં મસ્તી બુદ્ધિ એમાંથી દાદા જ્યાં સુધી સત્પુરુષ મળે નહી તો બહાર નીકળાય નહી. એમાંથી સત્પુરુષ ની મુલાકાત વગેરે આમાંથી બહાર ના નીકળાય. નીકળ્યા જોઈએ ને વિરાટ તો થાય ને, હા મજા તો કરે ને. અને આ બધા મને આ ઠેકાણ ભરતો ભણે મસ્તી મરે મન બાજતું ના હોય પછી કરે અને બુદ્ધિ ના વિકાસ માં આવતું ના હોય પછી બુદ્ધિ રહી છે. એકલો એકલો વિલાસ કરે શું કરે, બધા ભેગા થયા તો વિલાસ તો કરે એકલો એકલો, પણ એકલો એકલો હું વિલાસ માં પડ્યા કરે. શું છે કરે, રામ કરે, તેમ કરે, એકલો એકલો શું બરોબર મજા આવે ને આનંદ થાય છે. એ જાણે કે કઈ પામ્યો એ એમ માને કે હું કઈ પામ્યો. હા કઈક પામ્યો કે, અને આ લોકો કશું બરકત નથી. ના એ આ લોકો કશું બરકત નથી, હું કઈ પામ્યો. પણ મૂળ તો તમે પેલું કહો છો ને કે એન્જિન યાર્ડ માં યાર્ડ માં જોઈએ, યાર્ડ માં મીટર ચડે જાય છે. યાર્ડે બાજુ યાર્ડે બાજુ નીકળ્યો નથી. મેં કશું એમ કે અત્યારે હજાર મિલ્યું તો કઈ આગળ તું નથી ગયો અંબાજા નથી કરતો યાર્ડ માં એમની બરકત અંતિગત કર્યા કરો છો. એટલે મસ્તી ના હોય, બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ વિલાસ માં ના હોય, એ રીતે વિલાસ માં હોય. કઈક ને કઈક હોય તો બધા એક બીજાને ભેગા થાય છે, કેવી મજા કરતા છે. અને બુદ્ધિશાળી બધા ભેગા થયા છે, એ બુદ્ધિ વિલાસ માં. બધાને કહું છું આવડતું નથી, મને તપાસ કરે બધા હું જયારે 22 વર્ષ પછી મળ્યો ને, હું જયારે આપને પહેલો મળ્યો ત્યારે મને પહેલી છાપ પડી કે અંબાલાલ નો ભૂલાઈ ગઈ વસ્તુ. પછી એને સરસ મળી આપડે લખા કાકા રૂપાળો બમ જેવા દેખાય, બહુ રૂપાળો બમ. તમને જયારે જ્ઞાન થયેલું, જ્ઞાન થાય પછી તમને એવી ખબર નહીં પડેલી કે કોને એવું જ્ઞાન આપી પેલું, એવું દેખાય ખરું? એવો ખ્યાલ આવ્યો તમને એમ કે જ્ઞાન થયા પછી એવો ખ્યાલ આવેલો કે પહેલું જ્ઞાન કોને આપીશ? પહેલું જ્ઞાન કોને આપ્યું? વાત જ નહીં, એવો વિચારે નહીં. એવો કદાચ ખ્યાલ ના આવે, વિચારે નહીં આવેલો ખ્યાલ નહીં, હું વિચારે નહીં આવે, આપવા લેવાનું વિચારે નહીં આવે. અને કોઈ ચિંતક પૂછતા રહે છે ઢોક બાજી ગયો, પરિગ્રહ નું પરિણામ નથી ને, પરિગ્રહ નું પરિણામ નથી, માટે તો એને એને કોઈ એવી ઈચ્છા નથી કે આ કોને હાલવું કોને નહીં, જે આ લઈ જાય નહી. મમતા જ નથી, મમતા મમતા જ નહીં. મમતા વાળા મારી પાસે કોણ ભર્યા કરે? મમતા વાળા પાસે ભર્યા કરે ને, એમની મમતા કોણ આવે? પેલા મેળો ચડવો અને સીડી બનાવતા આવડે નહીં, મેળા ચડવો પાછી ભાગી દેખાડી. શું કર્યું? પાસે બાળી ને કાઢી રહ્યા બુદ્ધિ થી. એટલે હું બધી આ બધી વાતમાં એમ કે પહેલેથી તટસ્થ હતા બહુ જબરી રિલેટિવ માં, પણ તટસ્થ હતા પણ ઘણી ઘણું ઘણી ઘણી ઘણી તારો વગેરા બને નહીં. તમારું ગાડી જ ના ચાલે, આપવા દઈ ગયું. મોટી થાળી આવી ત્યારે તમે ના કહી દીધું, બહુ મોટી થાળી આવી તેની આ માનની તમારે કશું નહીં, તમને ગાડી બાડી હતી છે 12 મહિના? આ તો કઈ સાલ ની વાત કરું છું? 48-49 ની, 48-49-50 ની. 12 મહિને 100,000 રૂપિયા 52 પછી ની દાદા. આપડે શાંતાક્રુઝ ની ટેકરીઓ તોડવાની રાખી હતી તારે. 52 પછી ગાડી બારી બધું બેઠા થવા બેસી રહ્યા ખાલી, બીજું કઈ કરવાનું? હું પાછો આ પર્યટન કઈ કરું? અમારે ભાગીદાર જોડે 10,000-12 મહિને મળશે, 5,000 મળશે, બહુ રૂપિયા. 40-50 માં લઈને તારે જે દેખા થાય મારી જોડે. જો એમ કહું પાછું 43 રેડ્યો હતો મારે ઘેર આવીને, 53 માં રેડ્યો હતો, બોલ રેડ્યો હતો તકડો હતો, 73 માં રેડ્યો, 74 માં શું થશે આવી રહ્યું? દર્દ વસ્તુ દર્દ કરતા હતા. અને કે મને કહેતા તમારું ઘર આ ગમતું નથી, આપણે બંગલો મળતી નહીં, મારે નથી બધું રડવાનું સ્થાન જોઈ ના છે. બંગલામાં તો રડશો, આ રૂમમાં અહીં રડે છે, રડવાનું ભૂલી જાય. બાકડા પર બહુ જ રડતા બંધ કરી દીધા. દુઃખ તો આવવાનું ને આ લોકો. અત્યારનું જે જ્ઞાન છે એનું ઘર્ષણ ચાલે છે, એનું ઘર્ષણ ચાલે છે. આની અંદર જ આ બધા રોગ છે. આખો સંસાર એ ઘર્ષણ થી દુખી છે. ઘર્ષણ થી દુખી છે. જો ઘર્ષણ મારી પાસે સમજી જાય જે જ્ઞાન છે તે જ્ઞાન છે ના, બે છે, જુદો છે. એક પરિણામ સ્વરૂપ છે, એક કોઝ સ્વરૂપ છે. બે જુદા જ્ઞાન છે પણ એક જ એટલે આ એક માં જ થઈ છે બધી. પણ એમાં દાદા જે આપડે કોઝ રૂપ છે ને તે જ એમ કે છે કે આ ફેરવી નાખો તમે. એનું પરિણામ દાદા સંઘર્ષ જ રહે. એનું પરિણામ પણ સંઘર્ષ જ રહે. સંઘર્ષ જ હોય. હવે આવા આપણું વિજ્ઞાન એમ કે છે કે આ પેલો ભાગ આપણે અડવાનો જ નથી. આ ડિસ્ચાર્જ ભાગ છે તે વિસર્જન છે. આ વિસર્જન માં હાથ ગાળવાનો ના હોય. અગર એને ફેરફાર ની પણ અપેક્ષા નથી. બોજારૂપ છે. એના માટે એક વખત આપડે શબ્દ વાપરે એના આયુષ્ય વધે છે. એનું આયુષ્ય વધે છે. મને એવો ભાવ થયો કે અમારા દાદા નું જ્ઞાન જ્યાં બેસી જશે એમને પછી આ ગીતાના કઈ તેર ટીકાઓ માં નહીં હોય એવી નવી જાતના અર્થો એમના માધ્યમ દ્વારા બહાર આવશે. મારી પોટલી બહુ મોટી છે કે છે એ પોટલી પુસ્તકો ની દાદા ધીરે ધીરે ખાલી નહીં કરી આલે તો એવું કે છે કે મને એ બેસવાનું નથી કે છે. આમાં એવું છે ચિંતા ફિલોસોફર અને એડમિનિસ્ટ્રેટિવ આઈટીએસ અને એને જે લખ્યું છે એ છેલ્લે જીવનમાં કે મારા જ્ઞાન ગુમાન ની ગાંઠડી ઉતરાવો શીરે છે આજ, મારા પુસ્તક પોથાની પોટલી ઉતરાવો શીરે છે આજ, વેદ ભૂલું ને વેદાંત ભૂલું દૂર દેખાય તારા રાજ, આવું જુઓ વાલા કુંજ દ્વારે તારે જીવો પેટાવાને કાઢ્યું. કેમ કે મારા તમામ બૌદ્ધિક પરિગ્રહો જે છે બુદ્ધિ ના પોટલા આ ચિત્ર ની અંદર મારો આ જે બધો પુસ્તકો વાંચેલા વેદાંત વાંચેલું વેદ વાંચેલા આ બધું મારું તું જલ્દી ઉતરાવી નાખ માથેથી મારો આ બધો ભાર ઉતારી નાખ તો મારો જલ્દી દીવો પ્રગટે. મેં કીધું ને કોરો કાગળ જ્યાં સુધી ન બનવું ત્યાં સુધી કઈ વળે નહીં. મૂળ વાત અહીં છે. એટલે બધું ખાલી જ કરી જવાનું. બધો માલ ભરવાનો ને એ બધો અહીંયા રેટો ઢોળતા જવાનો ખાલી કરી નાખવાનું. આજ ખાલી કરી નાખી. હા બસ બસ આજ ખાલી કરી નાખી. બરોબર. હવે હું આવું મુદ્દા ઉપર આવો. ચાર કીધા છે ગીતામાં એમ કીધું છે કે મને કોણ ભજે છે. તેર શું બોલે? તેર ટીકાઓ ટીકાઓ ટીકાઓ તે ગીતા ઉપર ની ટીકા કોમેન્ટરી. હા કોમેન્ટરી રાધાકૃષ્ણ ને લખી છે. ચાર પ્રકારના માણસો ભજે છે. ચાર પ્રકારના. એક અર્થાર્થી, બીજો દુખી આર્થી, ત્રીજો જિજ્ઞાસુ અને ચોથો જ્ઞાની. એમાં સૌથી ઉત્તમ હું જ્ઞાની પુરુષ ને માનું છું. એ મારો આત્મા છે અને હું એનો આત્મા છું. ભગવાન કથી કરીએ આપડે સારું થાય, છોકરા થાય, ભણ થાય, આમ થાય, તેમ થાય, સંસાર હેતુ માટે ભગવાન બધું અર્થ અને આરતી દુખી દુખી એ સાથે બધા આવું મંદિર મંદિર જાય નહીં, પણ જયારે દુઃખ પડે એ ભગવાન કઈ પડે છે દુઃખ કોને કેવું દુઃખ એટલે શું દુઃખ એટલે પોતાની ઈચ્છા વિરુદ્ધ થયું નહીં એટલે અત્યારે તને લાગે કે આ સારું કરું છું આ ભગવાન અંબાળો આર્થ પરિણામ થાય અને દુઃખી પરિણામ થાય જો બાકી અર્થાર્થી તો રોજ મંદિરમાં જળદમ જળદમ ચીલા ધંપા બધું એ વાત નહી કરું કે એ છોકરો કે છે કે એ વાત હું નહીં કરું, પણ એને અનુભવો થાય છે. એમાંથી એ કહ્યું કે એને અનુભવો થાય છે એની એ માનસિક નોંધ રાખે છે. હા હો પેલા જે મૂર્તિ લઈને નવરાવે છે અને આ જીવતું જાગતું ચેતન ને રોજ નવરાવે છે. હા ભગવાન પણ ભૂલ આ શું છે મજા આપે શું છે એટલે એ જે આરતી દુખી એમાં તમે શારીરિક દુઃખ એક વસ્તુ, માનસિક દુઃખ બીજું, કાલ્પનિક દુઃખ ત્રીજું, અને ચોથું કયું શારીરિક માનસિક અને કાલ્પનિક આ ત્રણ પ્રકારના દુઃખો કયા? તો એ ચોથા પ્રકારનું દુઃખ કયું એમ પૂછે છે. શારીરિક ચોથા પ્રકારનું દુઃખ પોતે અજ્ઞાનતાનું દુઃખ, એટલે જે નિરંતર દાહ બળ્યા કરે અંદર દાહ, ગમે ત્યાં કાલ્પનિક દુઃખ ના હોય, માનસિક દુઃખ ના હોય, એવું બને છે અને શારીરિક દુઃખ ના હોય, પણ અંતરદાસ નિરંતર બળ્યા કરતા હોય, કારણ કે અજ્ઞાન નિરંતર અંતરદાસ બળે. અંતરદાસ ક્યારે બળતો બંધ થાય કે હું શુદ્ધાત્મા છું એને સહન થાય, શું આનો ભૂપેન્દ્ર નહીં પણ શુદ્ધાત્મા છું ભૂપેન્દ્ર વ્યવહાર બોલતો છું એટલું ભાન થઈ ગયું અંતરદાસ બંધ બીજા બધા દુઃખ નથી. હા પણ એમાંથી પછી એ સ્ટ્રગલ કરે ને, હી વિલ બી ગ્રોથિંગ. અંધારામાં પાછકા મારે એને જ્ઞાન જોઈએ છે, એને પ્રકાશ જોઈએ છે. એટલે એ પછી જ્ઞાન ત્યાં બધે એ દાહ ને ઓલવવા માટે સમાવવા માટે પ્રયત્ન કરવાનો. બાથડીયા ઘરે અને બાથડીયા થી જ આ પ્રાપ્ત થઈ રહી હતી. મૂળ વસ્તુમાં પોતે પોતાના ગામ જવા માટે જ બધા રહે, અહીં રૂસતું નથી. પડે છે સુખ અને સુખ જ સનાતન પડે. કેવું એ માત્ર સુખ જ પડે, કોઈને દુઃખી ગમે દુઃખ ગમે નહીં. અને દુઃખ જો કોઈ ગમતું કોઈને ગમતું હોય, કોઈ કે છે દુઃખ કોઈને ગમ્યું કંઈક ના, કોઈ યોગીને ગમે કે કોઈ જ્ઞાનીને ગમે, શું કહ્યું જ્ઞાનીને ગમે દુઃખ ગમે, કારણ કે દુઃખ ભોગી હોય. કેવા હોય દુઃખ ભોગી એને કોઈ ભોગ માને, શું પછી બીજા કોઈ દુઃખ ગમે. પણ એમાં દાદા ભાવના એવી ને જે વહેલું પડવા જાય જેટલું વહેલું ભરવા રહે એટલું સારું. દાદ દુઃખો થાય ને એટલે એને ભોગ માને અને એની પછી રહ્યો જિજ્ઞાસુ. એને જિજ્ઞાસુ એટલે શું કે જેને આ ભગવાન શું છે એમાં સંસારી બાબત ની જિજ્ઞાસા નહીં કોઈ પણ પ્રકાર એમ નિજ્ઞાસુ સંસાર ની કોઈ પણ જાણવાની ઈચ્છા નહીં. ભગવાન શું છે અને હું શું છું મારો ખરેખર હું શું છું ને મારે ક્યાં જવું છે આ એની જિજ્ઞાસા નથી. પોતાને કામ જવું છે તે ભૂલો પડેલો માણસ ની જિજ્ઞાસા શું હોય રસ્તામાં કોઈ કે તમારે બિઝનેસ કરવો હોય ને સારો તો તાર શું કે મારો બિઝનેસ નહીં કરો પાછું મારો એટલે જિજ્ઞાસા વાળો વચ્ચે રસ્તા બિઝનેસ ન કરે બરોબર ભૂલો પડેલો ના કરે ભૂલો ના પડેલો રસ્તા કરાવવાના છે લેલા તે પછી પેલું નથી આમ પડે વેપારી મન ગાપા ગયો પણ એ જિજ્ઞાસુ ની સ્થિતિ કેવી થાય? જિજ્ઞાસા ના બળે કરી જીવે દીવાનું એમાં બીજી વસ્તુ એને ગમે નહીં. બરોબર લોકોને જે ગમે એને ના ગમતું હોય એટલે જિજ્ઞાસા ના બળે જીવે. જિજ્ઞાસા એટલે શરૂઆત થઈ ને એની જિજ્ઞાસા પ્રગટ થઈ એટલે શરૂઆત થઈ તારી શરૂઆત થઈ ગઈ જ્ઞાન તરફ એટલે પહોંચ્યા વગર છોડશે ને બાકી બાકી મારી ને આ જન્મ માં એક જ જન્મ માં કે જન્મ જન્મ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ રહી બહુ મુશ્કેલી છે. આટલી બધી ચીજો આમ લગ્ન જુઓ તો બહુ ઉત્પન્ન થઈ ચીજો કેવી રીતે વિચારો છો એટલે અનંત અવતાર ના ઘણા અવતારે કરીને ભેદી અને અનુભવ કરતો કરતો કરતો ત્યાર પછી એને લાગે કે હવે આમાં કઈ સ્વાદ નથી નહીં તો આમાં નથી તો આમાં હશે આમાં નથી તો આમાં હશે આમાં નથી તો આમાં હશે નથી અને જાણે છે કે આમાં સ્વાદ નથી આવે એ થોડી પણ લીધા એમ ગાળે છે આરામ ગાળે છે પણ એમાં બધું અત્યારે નથી આવતું. જિજ્ઞાસા ને જ્ઞાની જ્ઞાની તો પોતાનું સ્વરૂપ છે રેત છે હું શું કે છે એટલા માટે એમ મૂક્યું ઉપનિષદ માં દાદા એમાં